શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ અધ્યાય 29મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ભગવાન શ્રી હરિએ શાસ્ત્રવિધિ અનુસાર યજ્ઞની સમાપ્તિ કરી અને હજારો બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી સંતોષ પમાડ્યા. પછી ભગવાન શ્રીહરિ મોટી સભામાં ઊંચા સિંહાસન પર વિરાજમાન થયા અને સંતો ભક્તોએ કેસર, ચંદન અને પુષ્પના હારોથી પૂજન કર્યું. ત્યાર પછી તે સભામાં ભગવાન શ્રીહરિના મુખારવિંદની આગળ જ અચળ નિયમવાળા ત્યાગી એવા સાધુ અને બ્રહ્મચારીઓ બેઠા. તે ત્યાગીઓની ફરતે ચારે બાજુ અન્ય ગૃહસ્થ ભક્તજનો પણ પોતપોતાના યોગ્ય સ્થાને બેઠા તથા પુરુષોનો સ્પર્શ ન થાય તે રીતે સભાના એક વિભાગમાં સ્ત્રી ભક્તજનો પણ બેઠા. તે સમયે દેદીપ્યમાન કાંતિથી અતિશય શોભી રહેલા શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાના મુખકમળ ઉપર જ એક દ્રષ્ટિ કરીને બેઠેલા સમગ્ર ભક્તોજનો ઉપર કરુણામય દ્રષ્ટિથી નિહાળી પ્રસન્ન મને સર્વેને આનંદ ઉપજાવતા થકા અમૃત વચનો કહેવા લાગ્યા. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે ભક્તજનો, મારું વચન તમે સાંભળો. હું તમારા હિતની વાત કરું છું. આ લોકમાં પરોપકાર જેવું બીજું કોઈ મોટું પુણ્ય નથી. બાકી માત્ર પોતાનું જ પેટ ભરનારા કીટ, પશુ, પક્ષી આદિ હજારો જંતુઓ રહેલા છે. પરંતુ આ લોકમાં પરોપકાર કરનારા તો વિરલા પુરુષો જ જોવા મળે છે. જે પુરુષો કષ્ટને સહન કરી પરનું હિત કરે છે તેવો જ ખરેખર પોતાના સ્વાર્થની સિદ્ધિને નિશ્ચય પ્રાપ્ત કરે છે એમ તમે નક્કી જાણો. જે પુરુષો પારકાના દુઃખને જોઈને તેનું નિવારણ કરવા પ્રયત્ન નથી કરતા તે નિર્દય પુરુષો છે એમ ડાહ્યા મનુષ્યો જરૂર કહે છે. હે ભક્તજનો, ધન્ય છે રંતિદેવ રાજાને, કારણ કે આજ દિવસ સુધી તે પરોપકારી રંતિદેવ રાજાના નિર્મળ યશનો મહિમા મનુષ્યો ગાઈ રહ્યા છે. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ભક્તપતિ ભગવાન શ્રીહરિનું આવું અમૃતની સમાન વચન સાંભળીને સભામાં બેઠેલા સર્વે ત્યાગી તથા ગૃહસ્થ ભક્તજનો કોઈ પણ હેતુ વિના માત્ર દયા વરસાવી રહેલા ભગવાન શ્રીહરિને નમસ્કાર કરીને કહેવા લાગ્યા. ભક્તજનો કહે છે, હે ભગવાન, અમે સર્વે આપના મુખેથી પરોપકારી રંતિદેવ રાજાનું આખ્યાન સાંભળવા ઈચ્છીએ છીએ. તે સમયે ભક્તજનોના વચનો સાંભળી ભગવાન શ્રી નારાયણ મુનિ કહેવા લાગ્યા કે, હે ભક્તજનો, પૂર્વે ચંદ્રવંશમાં ઉત્પન્ન થયેલા સંકૃતિ નામના રાજાના બુદ્ધિમાન પુત્ર રંતિદેવ રાજા થયા. તે શાસ્ત્રોમાં કહેલા રાજચિહ્નોથી યુક્ત હતા. અતિશય દયાળુ સ્વભાવના મહાબુદ્ધિમાન તે રાજા બહાર અને અંદર પવિત્ર જીવન જીવતા હતા. તે રંતિદેવ રાજા પિતાના પરલોક ગમન પછી પણ ધર્મથી જ રાજ્ય વ્યવહાર ચલાવતા હતા. હે ભક્તજનો, એ રંતિદેવ રાજાએ પરોપકારી સ્વભાવને કારણે અનેક યજ્ઞોના અનુષ્ઠાન કરી પોતાની સમસ્ત ધનસંપત્તિ બ્રાહ્મણોને દાનમાં અર્પણ કરી દીધી. પોતાને વસ્ત્ર, પાત્ર, ધન, રત્ન આદિ જે કાંઈ પણ વસ્તુ પ્રાપ્ત થાય તે સર્વે વસ્તુ તે જ ક્ષણે બ્રાહ્મણોને અર્પણ કરી ખુશ થતા. સર્વસ્વનું દાન કરવાથી કુટુંબે સહિત રાજા સ્વયં પણ ધન અને ધાન્ય રહિત થયા. છતાં તેમની ધીરજ તો ધીરજશાળી પૃથ્વીને પણ શરમાવે તેવી અખૂટ રહી. નિષ્કિંચન તે રંતિદેવ રાજા અયાચક વૃત્તિથી પ્રાપ્ત થતા અન્ન જળાદિકથી પ્રતિદિન પોતાનું ગુજરાન ચલાવતા રહેતા. હે ભક્તજનો, તેમને ક્યારેક ઘીયુક્ત રસવાળું, ક્યારેક રસ વગરનું લુખું, ક્યારેક ઘણું અને ક્યારેક સાવ થોડું અન્ન કે જળ વગેરે જે કાંઈ પણ મળે તેનો રંતિદેવ રાજા સ્વીકાર કરતા. આ પ્રમાણે જીવન નિર્વાહ ચલાવતા તેમના રાજ્યમાં એકવાર ભયંકર દુષ્કાળ પડ્યો. તે સમયે રાજપરિવારમાં ઈશ્વર ઈચ્છાએ 48 દિવસ સુધી અન્ન કે જળ કાંઈ પણ પ્રાપ્ત થયું નહીં અને એમને એમ દિવસો પસાર થતા રહ્યા, છતાં ધીરજ છોડી નહીં. પછી 49મે દિવસે કોઈ બ્રાહ્મણે રાંધેલું અન્ન તથા જળ અર્પણ કર્યા, તેનો રાજાએ સ્વીકાર કર્યો. તેના વિભાગ કરી પોતાના પુત્ર અને પત્નીને તેનો ભાગ અર્પણ કરી, જ્યાં રંતિદેવ રાજા સ્વયં પોતાના ભાગનું અન્ન જમવાની તૈયારી કરે છે ત્યાં કોઈ અન્નાર્થી એક અતિથિ બ્રાહ્મણ રાજાની પાસે આવ્યો. તેણે અન્નની યાચના કરી. રાજાએ તેમના પર પરમેશ્વરની બુદ્ધિ કરી શ્રદ્ધાપૂર્વક પોતાનું અન્ન તે બ્રાહ્મણને આપી દીધું. પછી જ્યારે તે બ્રાહ્મણે તૃપ્ત થઈ રજા લીધી કે તરત જ કોઈ શુદ્ર અતિથિ આવ્યો. તે સમયે દયાથી આર્દ્ર હૃદયવાળા રંતિદેવ રાજાએ ફરી શ્રીહરિનું સ્મરણ કરી પત્નીના ભાગનું અન્ન આસ્તિક બુદ્ધિથી શુદ્ર અતિથિને અપાવી દીધું. તે અતિથિ પણ જ્યાં ભોજન કરીને વિદાય થાય છે ત્યાં અન્ય એક અતિથિ રાજાની સમીપે આવ્યો. કૂતરાઓને સાથે લઈ ફરતો અને ભૂખના દુઃખની પીડાથી ક્રુશ થઈ ગયેલો એ અતિથિ રંતિદેવ રાજા પ્રત્યે કહેવા લાગ્યો કે, હે રાજન, આ કૂતરાઓએ સહિત હું ભૂખ્યો છું, મને અન્ન આપો. આવી રીતે તે અતિથિએ યાચના કરી. તે સાંભળી રાજા પોતાના અંતરમાં અતિશય પ્રસન્ન થયા અને હવે બાકી રહેલું જે કાંઈ પુત્રના ભાગનું અન્ન હતું તે સર્વ કૂતરાના માલિક અતિથિને આદરપૂર્વક અર્પણ કરાવ્યું અને શ્રીહરિની બુદ્ધિ કરી તેમને પ્રણામ કર્યા. હે ભક્તજનો, હવે રાજા પાસે એક માણસની તૃષા શાંત થાય તેટલું જળ માત્ર રહ્યું છે. તે જળ પીવાની જ્યાં તે ઈચ્છા કરે છે ત્યાં તેમની સમીપે એક ચંડાલ આવીને ઊભો રહ્યો અને રાજાને કહેવા લાગ્યો કે, હે રાજન, મને તૃષા બહુ લાગી છે, તો અશુભ એવા મને જળ આપો. આ પ્રમાણે ચંડાલની દીનવાણી સાંભળી દયાળુ રંતિદેવે તેમના તરફ નજર કરી. પછી સ્વાભાવિક દયાળુ સ્વભાવના તે રંતિદેવ રાજાએ સ્વયં તૃષાતુર હોવા છતાં ચંડાલ પ્રત્યે પણ ભગવાનપણાની બુદ્ધિ રાખી જળ અર્પણ કરી દીધું. પછી અમૃત સમાન વચનો કહેવા લાગ્યા. રંતિદેવ રાજા કહે છે, હું ઈશ્વર પાસેથી અણિમાદી અષ્ટ સિદ્ધિએ સહિત સર્વોત્તમ માયક ભોગોની ઈચ્છા કે ચતુર્ધા મુક્તિની ઈચ્છા પણ રાખતો નથી, પરંતુ સમસ્ત જીવ પ્રાણી માત્રના અંતરમાં રહી તેમની સાથે એકાત્મ ભાવ કેળવી તેમના સમસ્ત દુઃખો હું ભોગવું અને તે સર્વે સુખી થાય. આ જીવન જીવવા ઈચ્છતા તૃષાતુર ગરીબ ચંડાલને મેં જીવનના હેતુભૂત જળ આપવાનો માત્ર સંકલ્પ કર્યો એટલામાં જ મારા ભૂખ અને તરસ નિવૃત્ત થયા. મારી ઇન્દ્રિયોની શિથિલતા, શરીરનો પરિશ્રમ, દીનતા અને ચિત્તની ગ્લાનિ દૂર થઈ, તેમજ મારા શોક, વિષાદ અને મોહ પણ દૂર થઈ ગયા. હે ભક્તજનો, આ પ્રમાણે બોલી સ્વભાવસિદ્ધ દયાળુ અને મહાધીરજશાળી રંતિદેવ રાજાએ તૃષાને કારણે મરવા પડેલા ચંડાલ પ્રત્યે ઈશ્વરપણાની બુદ્ધિથી જેવું જળ અર્પણ કર્યું તેવામાં જ ત્રિભુવનના અધીશ્વરો બ્રહ્મા, વિષ્ણુ અને શિવ રાજાના પરોપકારની પરાકાષ્ઠા જોઈ તત્કાળ તેમને પોતાનું દિવ્ય દર્શન આપ્યું. તે સમયે સંસારમાં અનાસક્ત, નિસ્પૃહી અને ભગવાન શ્રી વાસુદેવને વિશે જ એક અનુરાગવાળા રંતિદેવ રાજાએ ત્રણેય દેવોને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને તેમની પાસેથી કંઈ પણ માગ્યું નહીં. હે ભક્તજનો, આવા સ્વભાવથી જ પરોપકારી અને દયાળુ રંતિદેવ રાજાની ત્રિગુણમય અજ્ઞાનરૂપ માયા સ્વપ્નની જેમ ઉડી ગઈ અને તે રંતિદેવ રાજાના જે અનુયાયીઓ હતા તે સર્વે પણ રાજાના પ્રસંગથી ભક્તિયોગ નિષ્ઠ અને ભગવાનના નામ પરાયણ થયા. આ પ્રમાણે પુણ્ય કીર્તિવાળા અને દ્રઢ ભક્તિવાળા રંતિદેવ રાજા એક પરોપકાર કરવાના ધર્મથી આ પૃથ્વી પર વિખ્યાત થયા. માટે હે ભક્તજનો, તમે સર્વે પણ આવતી વિપત્તિઓને સહન કરી નિરંતર પોતાની શક્તિ પ્રમાણે અતિહર્ષથી અન્યનું હિત થાય તેવા જ પરોપકારના પ્રયત્નો કરતા રહેજો. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, આ પ્રમાણે ભગવાન શ્રીહરિના અમૃત સમાન વચનો સાંભળી સર્વે ભક્તજનો ખૂબ જ રાજી થયા અને તેમના વચનો મસ્તક ઉપર ધારણ કરી ભગવાન શ્રીહરિને પ્રેમપૂર્વક વંદન કર્યા. હે રાજન, નૈષ્ઠિક બ્રહ્મચારીઓના સ્વામી ભગવાન શ્રીહરિએ દેશ દેશાંતરોથી પોતાના દર્શન માટે આવેલા સર્વે ભક્તજનોને પોતપોતાના દેશ પ્રત્યે જવાની આજ્ઞા આપી અને સ્વયં શ્રીહરિ પણ તે સભામાંથી ઉઠી પોતાને નિવાસ સ્થાને પધાર્યા. આ રીતે ખટવાંગ રાજર્ષિ પણ ભગવાન શ્રીહરિ પોતાને ઘેર આટલો સમય નિવાસ કરીને રહ્યા તેથી ખૂબ જ રાજી થયા અને પ્રગટ ભગવાનની સેવા મળવાથી પોતાના મનુષ્ય જન્મને પૂર્ણકામ માનવા લાગ્યા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં ભક્તજનોને પરોપકારનો ઉપદેશ કરતા ભગવાન શ્રીહરિએ રંતિદેવ રાજાનું આખ્યાન સંભળાવ્યું એ નામે 29મો અધ્યાય પૂર્ણ થયો.